શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 43મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ઉપરોક્ત ભગવાન શ્રી નારાયણ મુનિનું વચન સાંભળી વડનગર નિવાસી ભક્તજનો તેમને નમસ્કાર કરી પૂછવા લાગ્યા કે હે સ્વામીન, ચાતુર્માસના 4 મહિના સુધી તમે જે કહ્યા તે વ્રત ઉપવાસ આદિ નિયમોનું પાલન કરવા જે મનુષ્ય સમર્થ ન હોય તેમણે શું કરવું તે અમને સંભળાવો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે ભક્તજનો, જે મનુષ્યો 4 માસ સુધી તપ આદિ વ્રતો કરવા સમર્થ ન હોય તેમણે પ્રેમથી પવિત્ર કાર્તિકી વ્રત કરવું. કાર્તિક માસમાં પ્રતિદિન પ્રાતઃકાળે તારા નક્ષત્રોનું દર્શન થતું હોય તેવા પ્રભાતના સમયમાં પવિત્ર નદી તળાવ આદિકમાં સ્નાન કરવું, તેમજ પોતાની શક્તિને અનુસારે કાર્તિકી કૃચ્છ્ર વ્રત કરવું. આ કાર્તિકી વ્રત આસો સુધી પૂર્ણિમાથી કાર્તિક સુધી પૂર્ણિમા સુધીનું 1 માસનું વ્રત હોય છે. તેમાં માસોપવાસ વ્રત એટલે કે 1 મહિના સુધી ભક્તિભાવની સાથે ઉપવાસ કરવા અથવા ચાંદ્રાયણ વ્રત કરવું. હે ભક્તજનો, અન્ય કૃચ્છ્ર વ્રતો છે તે પણ હું તમને સંક્ષેપમાં સંભળાવું છું. તેમાંથી કોઈ પણ એક વ્રત કાર્તિક માસમાં પોતાની શક્તિને અનુસારે અવશ્ય કરવું. કાર્તિક સુદ 14ની તિથિએ પાણી મધ્યે ઊભા રહી માત્ર વાયુનું પાન કરતા કરતા વ્રત કરનાર પુરુષે ઉપવાસ કરવો. આ જળકૃચ્છ્ર વ્રત કહેલું છે. જળમાં ઊભા રહેવું તે પણ પોતાની શક્તિને અનુસારે પ્રાતઃકાળથી આરંભીને મધ્યાહ્ન સુધી કે સૂર્યાસ્ત સુધી ઊભા રહેવું. કાર્તિક સુદ 10મની તિથિએ ગોમૂત્ર, ગોમય, ગોઘૃત, ગોદધી અને ગોદુગ્ધ આ પંચગવ્યનું ભક્ષણ કરી પ્રબોધિની એકાદશીએ ભગવાન શ્રી વિષ્ણુની મહાપૂજા કરી ઉપવાસ કરવો. આ વ્રતને હરિકૃચ્છ્ર વ્રત કહેલું છે. કાર્તિક સુદ 7મથી આરંભીને 10મી તિથિ સુધી અનુક્રમે જળ, દૂધ, દહીં તથા ઘીપાન કરી પ્રબોધિની એકાદશીએ ઉપવાસ કરવો. આ પંચદિનાત્મક વ્રતને પિતામહ કૃચ્છ્ર વ્રત કહેલું છે. 6ની તિથિથી આરંભીને 3 દિવસ પર્યંત માત્ર દૂધનું પાન કરવું અને 9મીથી માંડી પ્રબોધની એકાદશી સુધી સામટા 3 ઉપવાસ કરવા આ 6 દિવસનું શ્રેષ્ઠ મહેન્દ્ર કૃચ્છ્ર વ્રત કહેલું છે. 3 દિવસ પર્યંત સામો, નિવાર આદિ મુનિ અન્નનું ભક્ષણ કરવું, ત્યાર પછી 3 દિવસ જવનો સાથવો જમવો અને 3 દિવસ ઉપવાસ કરવા આ 9 દિવસનું વિષ્ણુ કૃચ્છ્ર વ્રત કહેલું છે. પડવાથી આરંભીને 5 દિવસ પર્યંત દૂધપાન કરવું અને પછીના 5 દિવસ દહીંનું પાન કરવું અને 11મે દિવસે એકાદશીનો ઉપવાસ કરવો આ 10 દિવસનું ભાસ્કર કૃચ્છ્ર વ્રત કહેલું છે. સુદ 5મની તિથિથી આરંભી 7 દિવસ સુધી અનુક્રમે જવની રાબ, જવનો સાથવો, શાક, દહીં, દૂધ, ઘી અને છેલ્લે માત્ર જળનું પાન કરવું તે 7 દિવસનું સપ્તર્ષિ કૃચ્છ્ર વ્રત કહેલું છે. પડવાથી આરંભી 5મી તિથિ સુધી અનુક્રમે ખાખરાના પાંદડા, બિલીપત્ર, દર્ભ, કમળપત્ર તથા ઉદંબરાના પત્રો નાખી ઉકાળેલું દૂધ અથવા જળનું પાન કરવું અને 6ને દિવસે ઉપવાસ કરવો તે અગ્નિકૃચ્છ્ર વ્રત કહેલું છે. 7મી તિથિથી આરંભીને અનુક્રમે દૂધ, બિલીપત્ર, કમળફળ તથા કમળની દાંડીનું ભક્ષણ કરી એકાદશીએ ઉપવાસ કરવો તેને લક્ષ્મી કૃચ્છ્ર વ્રત કહેલું છે. પહેલા 3 દિવસ માત્ર પ્રાતઃકાળે જમવું, પછીના 3 દિવસ સાયંકાળે જમવું અને પછીના 3 દિવસ માગ્યા વિના મળે તે જમવો અને છેલ્લા ત્રણ દિવસ ઉપવાસ કરવા, આ 12 દિવસનું પ્રાજાપત્ય કૃચ્છ્ર વ્રત કહેલું છે. 12 દિવસ પર્યંત સળંગ ઉપવાસ કરવા તેને પારાક કૃચ્છ્ર વ્રત કહેલું છે. હે ભક્તજનો, ભગવાન શ્રી કૃષ્ણની નવધા ભક્તિએ સહિત અનુષ્ઠાન કરાયેલા આ ઉપરોક્ત કૃચ્છ્ર વ્રતો પૂર્ણ ફળને આપનારા થાય છે. હે ભક્તજનો, આ સર્વે કૃચ્છ્ર વ્રતો સમગ્ર પાપનું નિવારણ કરનારા છે. એટલા જ માટે ભગવાનના ભક્તોએ તેમનું હંમેશા અનુષ્ઠાન કરવું, તેમાં પણ કાર્તિક મહિનામાં વિશેષપણે કરવું. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી વગેરે જે કોઈ જનો આ કૃચ્છ્ર વ્રતોનું અનુષ્ઠાન કરે છે તે શરીરના અંતે અવિનાશી વૈષ્ણવ પદને પામે છે. પૂર્વોક્ત કૃચ્છ્ર વ્રતોનું અનુષ્ઠાન કરનાર મનુષ્ય વાણી, મન, નેત્રાદિ ઇન્દ્રિયોને વશ કરી સ્નાન કરી બહાર અંદર શુદ્ધ થઈ ધોયેલા પવિત્ર વસ્ત્રો ધારણ કરી પ્રતિદિન ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી, વળી તે વ્રત કરનારને કાયા, મન અને વાણીથી અન્યને પીડા કરવારૂપ અહિંસા ધર્મનું પાલન કરવું, યથાશક્તિ સત્પાત્રમાં દાન કરવું, ભગવાનના નામ મંત્રનો જપ કરવો, અધિકારને અનુસારે અગ્નિમાં હોમ કરવો, ક્ષમા, સત્ય અને દયા આદિ ગુણોથી યુક્ત થવું અને બ્રહ્મચર્ય વ્રતનું નિરંતર પાલન કરવું, તેમજ તે કૃચ્છ્ર વ્રત કરનાર મનુષ્ય વ્રતને અનુકૂળ દૂધ આદિ પદાર્થો બ્રાહ્મણે અર્પણ કરેલા હોય તેનું જ ભક્ષણ કરવું, પરંતુ પોતાને મન ફાવે તેમ સ્વીકારીને જમી ન લેવું, તેમજ વધારે પણ ન જમવું. હે ભક્તજનો, ઉપરોક્ત કહેલા કૃચ્છ્ર વ્રતોને કરનાર પુરુષ જો ભૂખના દુઃખથી અતિશય પીડા પામે, મૂર્છિત થઈ જાય, તો તેને બ્રાહ્મણે અમૃતતુલ્ય ગાયનું દૂધ પાન કરાવવું, તેમાં શરબતવાળું પાણી, કંદમૂળ, ફળ, દૂધ અને ઘી, સભાસદ બ્રાહ્મણોની અનુમતિ, ગુરુનું વચન અને ઔષધિ, આ 8ના સેવનથી વ્રતનો ભંગ થતો નથી. કાર્તિક માસમાં મનુષ્ય પ્રતિદિન ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીને પૂર્વે કહેલા વિધિ પ્રમાણે કૃચ્છ્ર વ્રતો કરવા. આ પ્રમાણે બ્રહ્માજીએ નારદજીને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલું છે. જે મનુષ્ય કાર્તિક માસમાં કરવાના કહેલા કૃચ્છ્ર વ્રતો કરવા સમર્થ ન હોય તેવા પુરુષે બીજા વ્રતો પણ નિયમપૂર્વક પોતાની શક્તિને અનુસારે કરવા. વ્રત દરમિયાન પલંગ તથા ખાટલા ઉપર શયન ન કરવું. પંડોળાના ફળ, મૂળા, મધ, રીંગણા, કાળીંગડા તથા બહુ બીજવાળા ફળોનું ભક્ષણ નહીં કરવાના નિયમ ગ્રહણ કરવા. સર્વેમાંથી કોઈ એકના ત્યાગનું નિયમ પણ લઈ શકાય છે. હે ભક્તજનો, વ્રત કરનાર સર્વેએ પ્રાતઃકાળે સ્નાનવિધિ કરી આસન ઉપર બેસી પોતાની શક્તિને અનુસારે ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું, તેમજ માનસી પૂજા પણ પ્રતિદિન નિયમપૂર્વક કરવી. એક વખત જમવાનું વ્રત, મીઠા વગરનું ભોજન જમવાનું વ્રત, માગ્યા વિના મળે તે જમવાનું વ્રત, ફળ માત્ર નહીં જમવાનું વ્રત, રાંધ્યા વિનાનું જમવાનું વ્રત, શાક માત્ર નહીં જમવાનું વ્રત, 6 રસોનું ત્યાગ કરવાનું વ્રત, પાનબીડા નહીં જમવાનું વ્રત, અંગે તેલમર્દન નહીં કરવાનું વ્રત, દૂધ, દહીં, સાકર, ગોળ, ઘી તથા તેલનું ભક્ષણ ન કરવું, આ વ્રત પણ લઈ શકાય છે. હે ભક્તજનો, ભૂમિ પર પાથર્યા વિના જ શયન કરવું, ભૂમિ પર જ ભોજન કરવું, માસ પર્યંત મૌન રહેવું, ભોજન વખતે મૌન રહેવું, કેવળ શિલા ઉપર સૂઈ જવું, સૂર્યોદય પહેલાં તીર્થમાં જઈને જ સ્નાન કરવું, ગાયને ચારો નાખવો, સાધુ બ્રાહ્મણને જમાડવા, દેવતાઓનું પૂજન કરવું, પત્રાવલીમાં જ ભોજન કરવું, તપેલીમાં રાંધેલ અન્નને જમવું નહીં, ઇત્યાદિ વ્રતો પણ લઈ શકાય છે. પ્રતિદિન અન્નદાન કરવું, ગોદાન કરવું, સુવર્ણ દાન કરવું, તલનું દાન અને દીપનું દાન કરવું, આવા પણ ઘણાક વ્રતો કાર્તિક માસમાં રાખવાના કહેલા છે. તુલા, મકર અને મેષ રાશિમાં પ્રાતઃ સ્નાન કરવાનું અર્થાત કાર્તિકી સ્નાન, માઘ સ્નાન અને વૈશાખી સ્નાન કરવાના નિયમો પણ લેવા, હવિષ્યાન્ન ધાન્યનું જ ભક્ષણ કરવું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, આ સ્નાનાદિ ત્રણ વ્રતો મહાપાતકને નાશ કરનારા વ્રતો કહેલા છે. હે ભક્તજનો, કાર્તિક માસમાં મનુષ્ય કેવળ નદીમાં જ સ્નાન કરવું, નદી ન હોય તો તળાવમાં સ્નાન કરવું અથવા કૂવામાંથી સિંચીને સ્નાન કરવું, આવી રીતે ત્યાં જઈને સ્નાન કરવા સમર્થ ન હોય તેવા મનુષ્યોએ પોતાને ઘેર ઘડામાં ભરી રાખેલા શીતળ જળથી સ્નાન કરવું. વ્રત કરનારા જનોએ સૂર્ય ઉગ્યા પહેલાં જ સ્નાન કરી લેવું. આ પ્રમાણે જે સ્નાન કરે છે તેને સૂર્યપુત્ર યમનો ભય રહેતો નથી. તેમજ મૌન વ્રત ધારણ કરી નીચેના મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા સ્નાન કરવું. હે જનાર્દન, હે દેવોના દેવ, હે દામોદર, લક્ષ્મીદેવીએ સહિત આપની પ્રસન્નતા માટે હું પ્રાતઃકાળનું કાર્તિકી સ્નાન કરું છું, મારા પર રાજી રહેજો. આ પ્રમાણે મંત્ર બોલી સ્નાન કરવું. હે ભક્તજનો, કેતકીના, માલતીના અને મુનિપુષ્પો અથવા અગથિયાના અને કમળના પુષ્પોથી અવિનાશી ભગવાન શ્રીકૃષ્ણનું કાર્તિક માસમાં પ્રયત્નપૂર્વક વિશેષ પૂજન કરવું. જે મનુષ્ય કાર્તિક માસમાં કમળનયન ભગવાન શ્રીકૃષ્ણનું કમળથી પૂજન નથી કરતો તેના ઘરમાં કોટી જન્મે પણ કમલા અર્થાત લક્ષ્મીનો નિવાસ થતો નથી. કાર્તિક માસમાં જે મનુષ્ય તુલસી દળથી ભગવાનનું પૂજન કરે છે તે મનુષ્ય પત્રે પત્રે અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. હે ભક્તજનો, આંબળાના ફળના રસથી જે મનુષ્ય સ્નાન કરે અર્થાત પોતાને શરીરે આંબળાના રસનું મર્દન કરે અને આંબળાના ફળનું ભક્ષણ કરે, આવું કાર્તિક માસમાં વ્રત રાખનારા મનુષ્યો સંસારના બંધનોમાંથી મુક્ત થાય છે. જે કાર્તિકી વ્રત ધારણ કરનારો પુરુષ આંબળાના વૃક્ષ નીચે બેસીને ચક્રધારી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે છે તે પુષ્પે પુષ્પે રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. જે પુરુષ આંબળાના વૃક્ષના વનમાં દામોદર ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરી પકવાન વડે બ્રાહ્મણોને તૃપ્ત કરે છે તે મનુષ્ય વિષ્ણુના લોકને નક્કી પ્રાપ્ત કરે છે. હે ભક્તજનો, કાર્તિક માસમાં રાય, મધ ઉત્પન્ન કરનાર જામફળ, મધ, કાંસાના પાત્રમાં ભોજન અને તેલ એટલાનો ત્યાગ કરવો અને આગળ કહું એવા દ્વિદળનો પણ ત્યાગ કરવો. તેમાં અડદ, મગ, મસૂર, ચણા, કળથી, વાલ, ચોળા, તુવેર અને મઠ આદિ કઠોળને દ્વિદળ કહેવામાં આવે છે. હે ભક્તજનો, કાર્તિક માસમાં વ્રત કરનારા જનોએ વાસી અન્ન ન ખાવું, શાકમાં મીઠું ન ખાવું, બુદ્ધિ દૂષિત કરનાર અન્ન, સુરણ અને કોઈએ કચવાઈને આપેલું અન્ન પણ ભક્ષણ ન કરવું, દિવસે નિદ્રા ન કરવી, ખોટું ન બોલવું. તેમજ કાર્તિકી વ્રત કરનારે પ્રાતઃકાળે અને સાયંકાળે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો અને સાયંકાળે હરિમંદિરમાં આકાશદીપ અર્પણ કરવો આદિ નિયમો લઈ શકાય છે. હે ભક્તજનો, કાર્તિક માસમાં સામો, નિવાર આદિ ઋષિ ધાન્યનું ભક્ષણ કરવું તે શુભ મનાયેલું છે. વ્રત કરનારા પુરુષે ક્યારેય પણ કાર્તિક માસ વંધ્ય જવા દેવો નહીં, કોઈને કોઈ વ્રતનું નિયમ લેવું. જે પુરુષ કાર્તિક માસમાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરે છે તે સંસારના જન્મમરણ રૂપ બંધનોથી મુકાઈ જાય છે. વળે કાર્તિક માસમાં શ્રીકૃષ્ણ ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરેલી તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી માળા, કંઠી ભગવાનના વૈષ્ણવ ભક્તોએ નિત્ય ધારવી. હે તુલસીના કાષ્ઠમાંથી ઉત્પન્ન થયેલી, हे कृष्ण भक्तोने प्रिय, हे तुलसीनी माळा, तने हूँ मारा कंठ में धारण करूँ छू, मने भगवाननो वाहलो करजे। आ प्रमाणे मंत्रथी कंठीनी प्रार्थना करी भक्तिभावपूर्वक माळा कंठी कंठ में धारण करवी। आ रीते अनेक प्रकारना व्रतो छे, ते व्रतने करनारा मनुष्योए कार्तिक मासमा विशेषपणे नियम धारण करवा। हे भक्तजनों, कार्तिक मासमा पूर्वोक्त व्रतोनी मध्य कोईपण एक व्रतने करे तो तेने आखा चातुर्मासनो फल प्राप्त थाय छे। तेथी मनुष्योए श्री वासुदेव भगवाननी प्रसन्नतार्थे पोतानी शक्ति प्रमाणे प्रयत्नपूर्वक उपवासादि पूर्वे कहेला नियमों ग्रहण करवा। सुव्रत मुनि कहे छे, हे प्रताप सिंह राजन, आ प्रमाणे भगवान श्री नारायण मुनि भक्तजनों ने सुंदर सद्बोध आपी विराम पाम्या, त्यारे ते सर्वे भक्तों पण श्री हरिनो उपदेश सांभळी परम आनंद पाम्या ने कहवा लाग्या के, हे स्वामीन, अमे सर्वे भक्तजनों तमे कही देखाड़ेला सर्वव्रतोनु चातुर्मास पर्यंत अवश्य अनुष्ठान करीशुं। ते समय भक्तजनोनी वात सांभळीने समर्थ भगवान श्रीहरि विसनगर अने वडनगर आ बन्ने पुरना भक्तो ऊपर अतिशय प्रसन्न थया अने तेमनी प्रशंसा करवा लाग्या। आ प्रमाणे श्री नारायणना चरित्ररूप श्रीमद सत्संगी जीवन नामे धर्मशास्त्रना द्वितीय प्रकरणमा विसनगरने विषे कार्तिक मासमा विशेषपणे पालन करवा योग्य कृच्छ्रादि व्रतोनुं निरूपण कर्युं। एनामे 43मो अध्याय पूर्ण थयो।